શ્રીમદ્ ભાગવત ચોથો સ્કંદ 25મો અધ્યાય પુરંજન ઉપાખ્યાનનો પ્રારંભ. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, આ પ્રમાણે ભગવાન શંકરે પ્રચેતાઓને ઉપદેશ આપ્યો. પછી પ્રચેતાઓએ ઘણા ભક્તિભાવથી શંકરજીની પૂજા કરી. ત્યાર પછી તેઓ તે રાજકુમારોની સામે જ અંતર્ધાન થઈ ગયા. પછી બધા જ પ્રચેતાઓ પાણીમાં ઊભા રહીને ભગવાન રુદ્રના બતાવેલા સ્તોત્રનો જપ કરતા કરતા 10,000 વર્ષ સુધી તપસ્યા કરતા રહ્યા. તે દિવસોમાં રાજા પ્રાચીન બરહીની ચિત્ત કર્મકાંડમાં ઘણું જ રમમાણ હતું. તેમના અધ્યાત્મ વિદ્યા વિશારદ પરમ કૃપાળુ નારદજીએ ઉપદેશ આપ્યો. તેમણે કહ્યું કે રાજન, આ કર્મો વડે તમે પોતાનું ક્યુ કલ્યાણ કરવા ઈચ્છો છો? દુઃખના આત્યંતિક નાશનું અને પરમાનંદની પ્રાપ્તિનું નામ કલ્યાણ છે, તે તો કર્મોથી મળતું નથી. રાજાએ કહ્યું, હે મહાભાગ નારદજી, મારી બુદ્ધિ કર્મમાં ફસાયેલી છે, તેથી મને પરમ કલ્યાણની કશી જાણકારી નથી. તમે મને વિશુદ્ધ જ્ઞાનનો ઉપદેશ આપો કે જેથી હું આ કર્મબંધનમાંથી છૂટી જાઉં. જે મનુષ્ય કપટ ધર્મ પૂર્ણ ગૃહસ્થાશ્રમમાં જ રહીને પુત્ર પત્ની અને ધનને જ પરમ પુરુષાર્થ માને છે, તે અજ્ઞાનને લીધે સંસારરૂપી અરણ્યમાં જ ભટકતો રહેતો હોવાને કારણે પરમ કલ્યાણને પ્રાપ્ત કરી શકતો નથી. શ્રી નારદજીએ કહ્યું, જુઓ રાજન, તમે યજ્ઞમાં નિર્દયતાપૂર્વક જે 1,000 પ્રાણીઓનો બલિ આપ્યો છે, તે બધા જુઓ, પેલા આકાશમાં સ્થિત છે. એ બધા તમારા થકી પ્રાપ્ત થયેલી પીડાઓને યાદ કરતા અત્યંત ક્રોધપૂર્વક બદલો લેવા માટે તમારી વાટ જોઈ રહ્યા છે. જ્યારે તમે મર્યા પછી પરલોકમાં જશો, ત્યારે તેઓ તમને પોતાના વજ્ર જેવા શિંગડાઓથી છેદી નાખશે. વારુ, આ બાબતમાં હું તમને એક પ્રાચીન ઉપાખ્યાન સંભળાવું છું. તે રાજા પુરંજનનું ચરિત્ર છે. તે તમે મારી પાસેથી સાવધાન થઈને સાંભળો. હે રાજન, પહેલાના સમયમાં પુરંજન નામનો એક મહાન યશસ્વી રાજા હતો. તેનો અવિજ્ઞાત નામનો એક મિત્ર હતો. તેની ચેષ્ટાઓને કોઈ પણ સમજી શકતું ન હતું. રાજા પુરંજન પોતાનું રહેવાલાયક સ્થાન ખોળવા આખી પૃથ્વી પર ફરી વળ્યો, તો પણ તેને કોઈ અનુરૂપ સ્થાન મળ્યું નહીં. ત્યારે તે થોડો ઉદાસીન જેવો થઈ ગયો. તેને જાત જાતના ભોગોની લાલસા હતી. તેમને ભોગવવા માટે તેણે સંસારમાં જેટલા નગર જોયા, તેમનામાંનું કોઈ પણ તેને ઉચિત જણાયું નહીં. એક દિવસ તેણે હિમાલયના દક્ષિણ તટે આવેલા શિખરો પર કર્મભૂમિ ભારતખંડમાં 9 દરવાજાઓવાળું એક નગર જોયું. એ બધા પ્રકારના સુલક્ષણોથી સંપન્ન હતું. બધી બાજુએ તે કોટ, બગીચા, અટારીઓ, ખાઈઓ, ઝરૂખા અને રાજદ્વારોથી સુશોભિત હતું. અને સોના, ચાંદી તથા લોઢાના શિખરોવાળા વિશાળ ભવનો મહેલોથી ખીચોખીચ ભરેલું હતું. તેના મહેલોની ફરશો નીલમ, સ્ફટિક, વેદુરીય, મોતી, પન્ના અને લાલ રત્નોની બનેલી હતી. પોતાની કાંતિને કારણે તે નાગ લોકોની રાજધાની ભોગવતીપુરી જેવું જણાતું હતું. તેમાં અનેક સભાભવનો, ચોક, સડકો, ક્રીડાભવનો, બજાર, વિશ્રામ સ્થાનો, ધજા પતાકાઓ, પરવાળાના ચબૂતરા વગેરે સુશોભિત હતા. તે નગરની બહાર દિવ્ય વૃક્ષો અને વેલીઓથી ભરેલો એક સુંદર બાગ હતો. તેની વચ્ચે એક સરોવર સુશોભિત હતું. તેની આસપાસ અનેક પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા તથા ભમરાઓ ગુજરાવ કરી રહ્યા હતા. સરોવરના કિનારે જે વૃક્ષો હતા તેમની ડાળીઓ અને પાંદડાઓ શીતળ ઝરણાઓના જળબિંદુઓ સાથે ભળેલા વાસંતી પવનની લહેરોથી હાલી રહ્યા હતા અને એ રીતે તેઓ તટવર્તી ભૂમિની શોભા વધારી રહ્યા હતા. ત્યાંના વન્ય પશુઓ પણ મુનિજનોને યોગ્ય અહિંસા વગેરે વ્રતોનું પાલન કરનારા હતા, તેથી તેમનાથી કોઈને કંઈ કષ્ટ પહોંચતું ન હતું. ત્યાં વારંવાર કોકિલોનો જે કુહરવ થતો હતો તેને લીધે માર્ગ પર ચાલનારા પથિકોને એવો ભ્રમ થતો હતો કે જાણે તે બગીચો તેમને વિશ્રામ કરવા માટે નોતરી રહ્યો છે. રાજા પુરંજને તે અદ્ભુત વનમાં ફરતા ફરતા એક સુંદરીને આવતી જોઈ કે જે અચાનક જ આ તરફ ચાલી આવી હતી. તેની સાથે 10 સેવકો હતા, જેમનામાંનો પ્રત્યેક જણ 100-100 નાયિકાઓનો પતિ હતો. 5 ફણાવાળો એક સાપ તેનો દ્વારપાળ હતો, તે જ તેનું બધી બાજુએથી રક્ષણ કરતો હતો. તે સુંદર ભરીભોળી કિશોરી હતી અને લગ્ન માટે શ્રેષ્ઠ પુરુષ ખોળી રહી હતી. તેનું નાક, દંત પંક્તિ, ગાલ અને મુખ ઘણા સુંદર હતા. તેના સમાન કાનોમાં કુંડળ ઝગમગી રહ્યા હતા. તેનો વર્ણ શામળો હતો. તેનો કટિપ્રદેશ સુંદર હતો. તેણે પીળા રંગની સાડી અને સોનાના કંકણ પહેરેલા હતા તથા ચાલતી વખતે ચરણોમાંથી નૂપુરોના ઝણકાર કરતી જતી હતી. વધુ તો શું, તે સાક્ષાત કોઈ દેવી જેવી જણાતી હતી. એ ગજગામીની બાળા કિશોર અવસ્થા સૂચવતા પોતાના ગોળ ગોળ ઘાટીલા અને પરસ્પર અડોડ રહેલા સ્તનોને લજ્જાવશ વારંવાર પાલવથી ઢાંકતી જતી હતી. તેના પ્રેમથી મટકતા ભવા અને પ્રેમસભર ત્રાસી દ્રષ્ટિ નેત્ર કટાક્ષના બાણથી ઘાયલ થઈને વીર પુરંજને લજ્જાયુક્ત સ્મિતથી સુંદર લાગતી દેવીને મધુર વાણીમાં કહ્યું, હે કમળદલ લોચના, મને બતાવ, તું કોણ છે, કોની પુત્રી છે? હે સાધ્વી, અત્યારે ક્યાંથી આવી રહી છે? ધીરુ, આ પુરીમાં તું શું કરવા ઈચ્છે છે? હે સુંદર ભ્રુકુટીવાળી, તારી સાથે આ 11માં મહાન સુરવીર વડે સંચાલિત આ 10 સેવકો કોણ છે? અને આ સખીઓ તથા તારી આગળ આગળ ચાલતો આ સાપ કોણ છે? આ રૂપકમાં મહાભટ મન છે, તેના સેવકો 10 ઇન્દ્રિયો છે, તેમની સખીઓ ઇન્દ્રિયોની વૃત્તિઓ છે, આગળ આગળ ચાલનારો સર્પ એ પ્રાણ છે. હે સુંદરી, તું સાક્ષાત લજ્જા દેવી છે કે પછી ઉમા, રમા અને બ્રહ્માણી પૈકીની કોઈ છે? અહીં વનમાં મુનિઓની જેમ એકાંતવાસમાં એકાંતવાસ સેવીને શું તું પોતાના પતિદેવને ખોળી રહી છે? તું જેમના ચરણોની કામના કરે છે તે તારા પ્રાણનાથ તો એટલાથી જ પૂર્ણ કામ થઈ જશે. વારું, જો તું સાક્ષાત કમલા દેવી છે તો તારા હાથનું ક્રીડાક્રમણ કમળ ક્યાં પડી ગયું? હે સુભગા, તું એમાંથી તો કોઈ છે નહીં, કારણ કે તારા ચરણ પૃથ્વીને સ્પર્શી રહ્યા છે. વારુ, જો તું કોઈ માનવ વ્યક્તિ જ છે તો જેમ લક્ષ્મીજી ભગવાન વિષ્ણુની સાથે વૈકુંઠની શોભામાં વૃદ્ધિ કરે છે, તેવી જ રીતે તું મારી સાથે આ શ્રેષ્ઠ નગરીને અલંકૃત કર. જો હું મહાન વીર અને પરાક્રમી છું, પરંતુ આજે તારા નેત્ર કટાક્ષોએ મારા મનને બેકાબૂ કરી દીધું છે. તારા શરમાળ અને રતિભાવ સાર સ્મિત સહિત ભવાઓને સંકેત પામીને આ શક્તિમાન કામદેવ મને પીડિત કરી રહ્યો છે. તેથી હે સુંદરી, હવે તારે મારા પર કૃપા કરવી જોઈએ. હે પાવન સ્મિતા, સુંદર ભવા અને સુઘડ નેત્રોથી સુશોભિત તારું મુખારવિંદા સુદીર્ઘ કાળા કેસની લટોથી ઘેરાયેલું છે. તારા મુખમાંથી નીકળેલા વાક્યો ઘણા જ મધુર અને મનોહરી છે, પરંતુ તે મુખ તો શરમનું માર્યું મારી તરફ થતું જ નથી. જરા ઊંચું કરીને પોતાના તે સુંદર મુખડાનું મને દર્શન તો કરાવો. શ્રી નારદજીએ કહ્યું, હે વીર, રાજા પુરંજને જ્યારે અધીર થઈને આ પ્રમાણે યાચના કરી ત્યારે તે બાળાએ પણ હસીને તેનું સમર્થન કર્યું. તે પણ રાજાને જોઈને મોહિત થઈ ચૂક્યું હતું. તેણે કહ્યું, હે નરશ્રેષ્ઠ, મને ઉત્પન્ન કરનારને હું બરાબર જાણતી નથી અને હું પોતાના કે બીજા કે કોઈ બીજાના નામ કે ગોત્રને પણ જાણતી નથી. હે વીરવર, આજે અમે બધા આ પુરીમાં છીએ, આ સિવાય હું બીજું કશું જાણતી નથી. મને એની પણ ખબર નથી કે અમારા રહેવા માટે આ પુરી કોણે બનાવી છે. હે પ્રિયવર, આ પુરુષો મારા મિત્રો છે અને સ્ત્રીઓ મારી સખીઓ છે, તથા આ સાપ જ્યારે હું સૂઈ જાઉં છું ત્યારે તે જાગતો રહે છે અને આ પુરીનું રક્ષણ કરે છે. હે શત્રુદમન, તમે અહીં પધાર્યા એ મારે માટે સૌભાગ્યની વાત છે. તમારું મંગળ થાવ. તમને વિષય ભોગોની ઈચ્છા છે તે પૂર્ણ કરવા માટે પોતાના સાથીઓ સમેત હું બધા જ પ્રકારના ભોગો પ્રસ્તુત કરતી રહીશ. હે પ્રભુ, નવ દરવાજાઓવાળી આ નગરીમાં મારા પ્રસ્તુત કરાયેલા ઈચ્છિત ભોગો ભોગવતા રહીને તમે સેંકડો વર્ષો સુધી નિવાસ કરો. ભલા તમને છોડીને હું અન્ય કોની સાથે રમણ કરીશ? અન્ય લોકો નથી તો રતિસુખને જાણતા, નથી તો વિહિત ભોગોય ભોગવતા, કે નથી તો પરલોકના વિચાર પણ કરતા, તેમજ કાલે શું થશે એનું ધ્યાન પણ રાખતા નથી. તેથી પશુતુલ્ય છે. અહો, આ લોકમાં ગૃહસ્થાશ્રમમાં જ ધર્મ, અર્થ, કામ, સંતાન, સુખ, મોક્ષ, સુયસ અને સ્વર્ગ વગેરે દિવ્ય લોકોની પ્રાપ્તિ થઈ શકે છે. સંસારને ત્યજી દેનારા યતિજનો તો આ બધાની કલ્પના પણ કરી શકતા નથી. મહાપુરુષોનું કથન છે કે આ લોકમાં પિતૃઓ, દેવો, ઋષિઓ, મનુષ્યો તથા સઘળા પ્રાણીઓના તથા પોતાના પણ કલ્યાણનો આશ્રય એકમાત્ર ગૃહસ્થાશ્રમ જ છે. હે વીર શિરોમણી, આ લોકમાં મારા જેવી કોણ સ્ત્રી હશે કે જે આપમેળે જ પ્રાપ્ત થયેલા તમારા જેવા સુપ્રસિદ્ધ, ઉદારચિત અને સુંદર પતિનું વર્ણન ન કરે સુંદર પતિનું વર્ણન ન કરે. હે મહાબહુ, આ પૃથ્વી પર તમારી સાપ જેવી ગોળાકાર સુકોમળ ભુજાઓમાં સ્થાન પામવા માટે કઈ કામિનીનું ચિત્ત નહીં લલચાય. તમે તો પોતાની મધુર સ્મિતમય કરુણાસભર દ્રષ્ટિથી મારા જેવી અનાથ અબળાઓના માનસિક સંતાપનું શમન કરવા માટે જ પૃથ્વી પર વિચરણ કરી રહ્યા છો. શ્રી નારદજી કહે છે, હે રાજન, તે સ્ત્રી પુરુષોએ આ રીતે એકબીજાની વાતનું સમર્થન કર્યું અને પછી 100 વર્ષો સુધી તે પુરીમાં રહીને આનંદ ભોગવ્યો. ગાયકો સુમધુર સ્વરે ચારે તરફ રાજા પુરંજનની કીર્તિ ગાયા કરતા હતા. જ્યારે ગ્રીષ્મ ઋતુ આવતી ત્યારે તે અનેક સ્ત્રીઓ સાથે સરોવરમાં પ્રવેશીને જળ ક્રીડા કરતો હતો. તે નગરીમાં જે 9 દરવાજા હતા તેમાંના 7 નગરીની ઉપર અને 2 નગરીની નીચે હતા. તે નગરીને જે કોઈ રાજા થતો તેના અલગ અલગ દેશોમાં જવા માટે આ દરવાજા બનાવવામાં આવતા આવતા આવ્યા હતા. હે રાજન, તેમાંના પાંચ પૂર્વ તરફ, એક દક્ષિણ તરફ, એક ઉત્તર તરફ અને બે પશ્ચિમ તરફ હતા. તેમના નામોનું વર્ણન કરું છું. પૂર્વ તરફ ખધોતા અને આવિર્મુખી નામના બે દરવાજા એક જ જગ્યાએ બનાવવામાં આવ્યા હતા. તેમાં થઈને રાજા પુરંજન પોતાના મિત્ર ધ્રુમાનની સાથે વિભ્રાજિત નામના દેશમાં અવારનવાર જતો હતો. એ જ રીતે તે તરફ નલિની અને નાલિની નામના બીજા પણ બે દરવાજા એક જ જગ્યાએ બનાવવામાં આવ્યા હતા. તેમાં થઈને તે અવધૂતની સાથે સૌરભ નામના દેશમાં જતો. પૂર્વ દિશા તરફ મુખ્યા નામનો જે પાંચમો દરવાજો હતો તેમાં થઈને તે રસગ્ન અને વિપણની સાથે ક્રમશઃ બહુદુન અને આપણ નામના દેશમાં જતો હતો. પૂર્વની દક્ષિણ બાજુએ પિતૃહ નામનો જે દરવાજો હતો તેમાં થઈને રાજા પુરંજન શ્રુતધરની સાથે દક્ષિણ પાંચાલ દેશમાં જતો હતો. ઉત્તર તરફ દેવહુ નામનો જે દરવાજો હતો તેમાં થઈને તે શ્રુતધરની સાથે ઉત્તર પાંચાલ દેશમાં જતો હતો. પશ્ચિમ દિશામાં આસુરી નામનો દરવાજો હતો તેમાં થઈને તે દુર્મર્ગ સાથે ગ્રામક દેશમાં જતો હતો તથા નિઋતિ નામનો જે બીજો પશ્ચિમનો દરવાજો હતો તેમાં થઈને તે લુબ્ધકની સાથે વેશસ નામના દેશમાં જતો હતો. તે નગરના નિવાસીઓમાં નિર્વાક અને પેશસ્કૃત આ બે નાગરિકો આંધળા હતા. રાજા પુરંજન આંખોવાળા નાગરિકોનો અધિપતિ હોવા છતાં પણ આમની મદદથી બધી બાજુ જતો હતો અને બધા પ્રકારના કામ કરતો હતો. જ્યારે ક્યારેક પોતાના મુખ્ય સેવક વિશુચિનની સાથે તે અંતઃપુરમાં જતો ત્યારે તેની પત્ની અને પુત્રોને કારણે થતા મોહ, પ્રસન્નતા, હર્ષ વગેરે વિકારોનો અનુભવ થતો. તેનું ચિત્ત જાત જાતના કર્મોમાં ફસાયેલું હતું અને કામમાં આસક્ત હોવાને કારણે રમણી વડે તે અબૂધ છેતરાયો હતો. તેની રાણી જે જે કામ કરતી હતી તે જ કામો તે પણ કરવા લાગતો હતો. તે જ્યારે મદ્યપાન કરતી ત્યારે તે પણ મદિરા પીતો હતો અને મદોન્મદ થઈ જતો હતો. જ્યારે તે ભોજન કરતી ત્યારે તે પણ ભોજન કરવા લાગતો હતો અને તે જ્યારે કંઈ ચાવતી ત્યારે તે પણ તે જ વસ્તુ ચાવવા લાગતો હતો. આ જ પ્રમાણે ક્યારેક તે ગાતી તો ગાવા માંડતો, રોતી તો રોવા માંડતો, હસતી તો હસવા લાગતો અને બોલતી તો બોલવા લાગતો. તે દોડતી ત્યારે તે પણ દોડવા લાગતો, ઊભી રહેતી તો તે પણ ઊભો જ રહી જતો. તે સૂતી તો તે પણ તેની સાથે સૂઈ જતો અને બેસતી તો બેસી જતો. ક્યારેક તે સાંભળવા લાગતી તો તે પણ સાંભળવા લાગતો, જોતી તો જોવા લાગતો, સૂંઘતી તો સૂંઘવા લાગતો અને કોઈ વસ્તુને અડકતી તો તે પણ અડકવા લાગતો. ક્યારેક તેની તે પ્રિયા શોક વિહવળ થતી તો તે પણ અત્યંત દિન જેવો વ્યાકુળ થઈ જતો. જ્યારે તે પ્રસન્ન થતી ત્યારે તે પણ પ્રસન્ન થતો અને તેના આનંદિત થવાથી તે પણ આનંદિત થતો. આ પ્રમાણે રાજા પુરંજન પોતાની રૂપાળી રાણી દ્વારા છેતરાઈ ગયો. સગડો પ્રકૃતિ સમૂહ વાતાવરણ જ તેને દગો દેવા લાગ્યો. તે મૂર્ખ વિવશ થઈને ઈચ્છા નહીં હોવા છતાં પણ ખેલ કરવા ઘરમાં પાળેલા વાંદરાની જેમ અનુકરણ કરતો રહેતો હતો. ચોથા સ્કંધ અંતર્ગત પુરંજન આપાખ્યાનમાંનો 25મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.